શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 59 લક્ષ્મી તીર્થ અને ભાનુ તીર્થનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, નારદ, વિષ્ણુ તીર્થ પછી લક્ષ્મી તીર્થ છે જે લક્ષ્મીની વૃદ્ધિ અને દરિદ્રતાનો નાશ કરનારું છે. તેનો પવિત્ર ઇતિહાસ કહું છું, સાંભળો. પૂર્વકાળની વાત છે, લક્ષ્મી અને દરિદ્રા દેવી વચ્ચે સંવાદ થયો. તે બંને એકબીજાના વિરોધ કરતા કરતા સંસારમાં આવ્યા. ત્રણે લોકમાં કોઈ પણ વસ્તુ એવી નથી જ્યાં બંને વ્યાપ્ત ન હોય. બંને કહેવા લાગ્યા, હું મોટી છું, હું મોટી છું. લક્ષ્મીએ યુક્તિ આપી, દેહધારીઓનું કુળ, શીલ અને જીવન હું જ છું. મારા વિના તેઓ જીવતા છતાં મૃતક જેવા છે. દરિદ્રાએ પણ પોતાનો તર્ક મૂક્યો, હું જ સૌથી મોટી છું, કેમ કે મુક્તિ સદા મારે આધીન છે. જ્યાં હું છું ત્યાં કામ, ક્રોધ, મોહ, લોભ અને માત્સર્ય એ દોષ રહેતા નથી. ભય, ઉન્માદ, ઈર્ષા અને ઉદંડતા પણ હોતી નથી. દરિદ્રતાની વાત સાંભળીને લક્ષ્મીએ પ્રતિવાદ કર્યો, મારાથી અલંકૃત થવાથી બધા પ્રાણી સન્માનિત થાય છે. નિર્ધન મનુષ્ય શિવજીના તુલ્ય કેમ ન હોય? સૌ તેનો તિરસ્કાર કરે છે. મને કંઈક આપો. આ વાક્ય મુખમાંથી નીકળતા જ બુદ્ધિ, શ્રી, લજ્જા, શાંતિ, કીર્તિ આ શરીરના પાંચ દેવતા તરત નીકળીને ચાલ્યા જાય છે. ગુણ અને ગૌરવ ત્યાં સુધી જ ટકે છે, જ્યાં સુધી મનુષ્ય બીજાની આગળ હાથ પસારતો નથી. જ્યારે પુરુષ યાચક બની ગયો ત્યારે ક્યાં ગુણ અને ક્યાં ગૌરવ? જીવ ત્યાં સુધી બધાથી ઉત્તમ, સમસ્ત ગુણોનો ભંડાર અને બધા લોકો માટે વંદનીય રહે છે, જ્યાં સુધી તે બીજા પાસે યાચના કરતો નથી. મનુષ્ય માટે નિર્ધનતા સૌથી મોટું કષ્ટ અને પાપ છે, કેમ કે નિર્ધન મનુષ્ય ન તો કોઈ આદર કરે છે, કેમ કે નિર્ધન મનુષ્યનો ન તો કોઈ આદર કરે છે, ન તેની સાથે વાત કરે છે કે ન તો સ્પર્શ પણ કરે છે. દેહિતિ વચન દ્વારા દેહસ્થા પંચ દેવતા સદ્યો નિર્ગત્ય ગચ્છંતિ ધી શ્રી હ્રી શાંતિ કીર્તય તાવદ ગુણા ગુરુત્વમ ચ યાવનર્થય તયે પરમ અર્થી ચેત પુરુષો જાતઃ કવ ગુણાઃ કવચ ગૌરવમ તાવત સર્વોત્તમો જંતુસ્તાવત સર્વગુણાલયઃ નમસ્ય સર્વલોકાનામ યાવન્નાર્થયતે પરમ કષ્ટમે ઇતન્મહાત પાપમ નિર્ધનત્વમ શરીરણામ ન માનયતિ નો વક્તિ ન સ્પૃહ પૃષ્યત્ય ધનમ જનઃ 137મા અધ્યાયનો 10-13 શ્લોક સંખ્યા. તેથી હે દરિદ્રા, હું જ શ્રેષ્ઠ છું, તું મારી વાત કાન દઈને સાંભળી લે. લક્ષ્મીના ગર્વપૂર્ણ વચન સાંભળીને દરિદ્રા બોલી, લક્ષ્મી, હું જ મોટી છું, આવું વારંવાર કહેતા લાજ નથી આવતી? આવું વારંવાર કહેતા લાજ નથી આવતી? તું શ્રેષ્ઠ પુરુષોને છોડી સદા પાપીઓમાં જ રમતી રહે છે. જે તારો વિશ્વાસ કરે છે તેની સાથે તું વંચના કરે છે, પછી મોટી મોટી ડંફાસ કેમ મારે છે? તારા મળવાથી મનુષ્યને જેવો ભારે પશ્ચાતાપ સહન કરવો પડે છે તેવું તેને સુખ મળતું નથી. મદિરા પીનારને પણ એવો ભયંકર મદ ચડતો નથી જેવો તારી સમીપ રહેવા માત્રથી વિદ્વાનોને પણ ચડી જાય છે. લક્ષ્મી, તું સદા પાપીઓની સાથે જ ક્રીડા કરે છે. હું યોગ્ય અને ધર્મશીલ પુરુષોમાં સદા નિવાસ કરું છું. ભગવાન શિવ અને વિષ્ણુના ભક્તો કૃતજ્ઞ મહાત્મા સદાચારી શાંત ગુરુ સેવા પરાયણ સાધુ વિદ્વાન સુરવીર તથા પવિત્ર બુદ્ધિના શ્રેષ્ઠ પુરુષોમાં મારો નિવાસ છે. માટે શ્રેષ્ઠ તો સદા હું જ છું. તેજસ્વી બ્રાહ્મણ વ્રત પરાયણ સંન્યાસી તથા નિર્ભય મનુષ્યોની સાથે હું રહું છું. પરંતુ તું ક્યાં રહે છે એ પણ સાંભળી લે. પાપ પરાયણ, રાજ કર્મચારી, નિષ્ઠુર, ખલ, ચુગલીખોર, લોભી, વૃકતાંગ, સઠ, અનાર્ય, કૃતજ્ઞ, ધર્મઘાતી, મિત્રદ્રોહી, અનિષ્ટકારી તથા હૃદયહીન મનુષ્યોમાં જ તારો નિવાસ છે. આ પ્રમાણે વિવાદ કરતા કરતા તે બંને એટલે બ્રહ્માજી કહે છે, મારી પાસે આવ્યા. મેં તેમની વાતો સાંભળી અને આ પ્રમાણે કહ્યું, પૃથ્વી અને આપ એટલે કે જળ આ બંને દેવીઓ મારાથી જ પ્રગટ થઈ છે. સ્ત્રી હોવાના કારણે તેઓ જ સ્ત્રીના વિવાદને સમજી શકે છે, બીજું કોઈ નહીં. એમાં પણ જે કમંડળમાંથી પ્રગટ થનારી નદીઓ છે તે શ્રેષ્ઠ છે, તે સરિતાઓમાં ગૌતમી દેવી તો સર્વશ્રેષ્ઠ છે। તેથી એ જ તમારા વિવાદનો નિર્ણય કરશે, એ જ સૌની પીડાઓને હરનારા તથા બધાના સંદેહનું નિવારણ કરનારા છે। મારા કહેવાથી તે બંને પૃથ્વી અને જળ પાસે ગયા અને તેમને સાથે લઈને ગૌતમી દેવી પાસે પહોંચ્યા। ભૂદેવી અને આપો એટલે કે જળદેવીએ ગૌતમીને તેમનો વિવાદ સ્પષ્ટ રૂપે કહી સંભળાવ્યો। તે બંનેના વિવાદને સમસ્ત લોકપાલ, પૃથ્વી અને જળ આ બધા મધ્યસ્થીની જેમ સાંભળી રહ્યા હતા। તે સમયે ગંગાએ દરિદ્રાને કહ્યું, બ્રહ્મશ્રી, તપશ્રી, યજ્ઞશ્રી, કીર્તિ, ધનશ્રી, યશશ્રી, વિદ્યા, પ્રજા, સરસ્વતી, ભોગશ્રી, મુક્તિ, સ્મૃતિ, લજ્જા, ધૃતિ, ક્ષમા, સિદ્ધિ, તૃષ્ટિ, પુષ્ટિ, શાંતિ, જલ, પૃથ્વી, અહમ શક્તિ, ઔષધિ, શ્રુતિ, શુદ્ધિ, રાત્રિ, દ્યુલોક, જ્યોત્સના, આશીહી, સ્વસ્તિ, વ્યાપ્તિ, માયા, ઉષા, શિવા વગેરે જે કાંઈ પણ સંસારમાં વિદ્યમાન છે તે બધું લક્ષ્મી દ્વારા વ્યાપ્ત છે। બ્રાહ્મણ, ધીર, ક્ષમાવાન, સાધુ, વિદ્વાન, ભોગપરાયણ તથા મોક્ષપરાયણ પુરુષોમાં જે જે રમણીય અથવા સુંદર છે તે બધું લક્ષ્મીનો જ વિસ્તાર છે। વધારે કહેવાથી શું લાભ? સમગ્ર જગત લક્ષ્મીમય જ છે। જે કોઈ વ્યક્તિમાં જે કાંઈ શ્રેષ્ઠ વસ્તુ દેખાય છે તે બધું લક્ષ્મીમય છે। લક્ષ્મી વિનાની કોઈ વસ્તુ નથી। હે દરિદ્રા, શું તું આ લક્ષ્મી દેવી સાથે સ્પર્ધા કરતા લજવાતી નથી? જા, ચાલી જા અહીંથી। ત્યારથી ગંગાનું જળ દરિદ્રતાનું શત્રુ થઈ ગયું। ત્યાં સુધી દરિદ્રતાનું કષ્ટ વેઠવું પડે છે। જ્યાં સુધી ગંગાજીનું સેવન કરવામાં ન આવે ત્યારથી લક્ષ્મી તીર્થ અલક્ષ્મી નાશક થઈ ગયું। ત્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય લક્ષ્મીવાન અને પુણ્યવાન થાય છે। મહામતી, ત્યાં દેવતાઓ અને ઋષિ મુનિઓ દ્વારા સેવિત 6000 તીર્થ છે જે બધા જ સિદ્ધિ પ્રદાન કરનારા છે। ત્યાર પછી વિખ્યાત ભાનુ તીર્થ છે જે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે। ત્યાંની કથા મહાપાતકોનો નાશ કરનારી છે। તે કહું છું, સાંભળો। સરિયાતી નામે વિખ્યાત એક પરમ ધર્માત્મા રાજા હતા। તેમની પત્નીનું નામ સ્થવિષ્ઠા હતું। રાણી આ ભૂતલ પર અદ્વિતીય સુંદરી હતા। સંયમી પુરુષોમાં શ્રેષ્ઠ વિશ્વા મિત્રકુમાર, બ્રહ્મર્ષિ, મધુચ્છંદા રાજા સરિયાતીના પુરોહિત હતા। એક સમયની વાત છે, વીરવર રાજા સરિયાતી પોતાના પુરોહિતને સાથે લઈને દિગ્વિજય માટે નીકળ્યા। સગડી દિશાઓમાં વિજય મેળવીને પાછા આવતા માર્ગમાં સેનાનો પડાવ નાખ્યો। તે સમયે તેમણે પોતાના પુરોહિતને ઉદાસ જોઈને પૂછ્યું, વિપ્રવર, તમે ઉદાસ કેમ છો? મેં મોટા મોટા રાજાઓને જીતીને પૃથ્વી પર વિજય પ્રાપ્ત કર્યો છે। આ તો ઘણા હર્ષનો અવસર છે, આવા સમયે તમે દુઃખી કેમ છો? સાચું હોય તે કહો। ત્યારે મધુચ્છંદાએ રાજાને કહ્યું, રાજન, જ્યારે એક પહોર જેટલો દિવસ બાકી રહેશે ત્યારે આપણે યાત્રા કરીશું, એમાં અડધી રાત વીતી જશે। ત્યાં શરીરની સ્વામીની મારી પ્રિયતમા કામને વશીભૂત થઈને મારી રાહ જુએ છે। તેનું સ્મરણ કરીને મારું શરીર સુકાઈ રહ્યું છે। રાત્રે ઘરે પહોંચું ત્યારે તે કમળ જેવા મુખવાળી સુંદરી જીવિત મળશે ને? આ સાંભળીને રાજા હસી પડ્યા અને પુરોહિતને કહ્યું, તમે મારા ગુરુ અને મિત્ર છો, પછી પોતાની જાતને કેમ દુઃખી કરી રહ્યા છો? સંસારનું સુખ તો ક્ષણભંગુર છે, તેમાં તમારા જેવા મહાત્માને આસ્થા કેમ છે? મધુચ્છંદા બોલ્યા, રાજન, જ્યાં પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ રહે છે ત્યાં ધર્મ, અર્થ અને કામની વૃદ્ધિ થાય છે। તેથી પોતાના રાજન જ્યાં પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ રહે છે ત્યાં ધર્મ, અર્થ અને કામની વૃદ્ધિ થાય છે। તેથી પોતાની પત્ની પ્રત્યેનો અનુરાગ દૂષણ નહીં, ભૂષણ માનવો જોઈએ। ત્યાર પછી રાજા વિશાળ સેના સાથે પોતાના દેશમાં આવ્યા। તેમણે પત્નીના પ્રેમની પરીક્ષા કરવા માટે ત્યાંથી એક સંદેશો મોકલી દીધો। રાજા સરિયાથી દિગ્વિજય માટે ગયા હતા। ત્યાં એક રાક્ષસ પુરોહિત સહિત રાજાને મારીને રસાતળમાં ચાલ્યો ગયો. દૂતના મુખેથી આ સંદેશો સાંભળીને રાણી આ વાતની સત્યતાની તપાસ કરવા લાગ્યા, પરંતુ મધુચ્છંદાની પત્નીએ તરત પ્રાણ ત્યાગી દીધા. આ એક અદ્ભુત વાત બની ગઈ. દૂતોએ તેના મૃત્યુના સમાચાર રાજાને જઈને કહ્યા, સાથે સાથે રાણીની ચેષ્ટાની પણ વાત કહી. એનાથી રાજાને બહુ અચરજ થયું અને દુઃખ પણ થયું. તેમણે દૂતોને કહ્યું, તમે બધા જઈને બ્રાહ્મણીના શરીરની રક્ષા કરો અને નગરમાં એ વાત ફેલાવી દો કે રાજા પુરોહિત સાથે આવી રહ્યા છે. આમ કહીને રાજા ચિંતાથી વ્યાકુળ થઈ ગયા. એ જ સમયે આકાશવાણી થઈ, રાજન, આ સંસારમાં ગૌતમી ગંગા સર્વ પ્રકારની શાંતિ કરનારી તથા પાવન છે, એ તમારો સંપૂર્ણ મનોરથ સિદ્ધ કરશે. આકાશવાણી સાંભળીને સરિયાતી ગૌતમીના તટ પર ગયા. તેમણે બ્રાહ્મણોને દાન આપ્યું, પિત્રો અને દ્વિજોને તૃપ્ત કર્યા અને પોતાના પુરોહિતને ધન આપીને આમ કહીને મોકલ્યા, તમે અન્ય તીર્થોમાં જઈને આ ધનનું દાન કરો. રાજાનું આ બધું કાર્ય પુરોહિત જાણતા ન હતા. એમના ગયા પછી રાજાએ સેનાને પણ મોકલી દીધી અને સ્વયં એકલા જ ગંગા તટ પર રહી ગયા. તેમણે ગંગા, સૂર્ય અને દેવતાઓ સાંભળે એ રીતે કહ્યું, જો મેં દાન, હોમ અને પ્રજાપાલન કર્યું હોય તો એ સત્યના પ્રભાવથી આ પતિવ્રતા બ્રાહ્મણી મારું આયુષ્ય લઈને જીવિત થઈ જાય. આમ કહીને રાજા અગ્નિમાં પ્રવેશી ગયા. તે જ સમયે પુરોહિતની પત્ની જીવિત થઈ ગઈ. રાજગુરુ મધુચ્છંદાને જ્યારે એ વાતની ખબર પડી કે રાજા અગ્નિમાં પ્રવેશી ગયા, મારી પતિવ્રતા પત્ની મરીને પણ જીવિત થઈ ગઈ અને તેના માટે મહારાજે પોતાના જીવનનો પરિત્યાગ કર્યો છે, ત્યારે તેમનું ધ્યાન પોતાના કર્તવ્ય તરફ ગયું. તેમણે વિચાર્યું, હું પણ અગ્નિમાં પ્રવેશ કરીને મારા મિત્રની પાસે જાઉં અથવા અહીં રહીને તપસ્યા કરું. અંતમાં એવો નિશ્ચય પર પહોંચ્યા કે મારું કર્તવ્ય તથા પુણ્ય કાર્ય એ જ છે કે પ્રથમ રાજાને જીવિત કરું, ત્યાર પછી પ્રિયાની પાસે જઈશ. આવું વિચારીને તેમણે સૂર્ય દેવતાની સ્તુતિ કરી, કેમ કે તેમના સિવાય બીજું કોઈ સઘળી અભિષ્ટ વસ્તુઓને આપનાર નથી. મધુચ્છંદા બોલ્યા, મુક્તિ સ્વરૂપ અમિત તેજસ્વી ભગવાન સૂર્યને નમસ્કાર છે. ઓમકારના અર્થ એવા છંદોમય દેવને નમસ્કાર છે, જે વિરૂપ સ્વરૂપ ત્રિગુણ ત્રિમૂર્તિ સૃષ્ટિ પાલન અને સંહારના કારણ તથા સર્વના પ્રભુ છે તે ભગવાન સૂર્યને નમસ્કાર છે. આ સ્તોત્રથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યે કહ્યું, કોઈ વરદાન માગો. મધુચ્છંદા બોલ્યા, દેવેશ્વર, રાજાને જીવતદાન આપો, પ્રિય વચન બોલનારી મારી પત્નીને પણ જીવિત રાખો અને મને તથા રાજાને ઉત્તમ પુત્ર આપો. જગદીશ્વર ભગવાન સૂર્યે રત્નમય આભૂષણોથી વિભૂષિત રાજા સરિયાતીને જીવિત કરી દીધા. બ્રાહ્મણની પત્નીને પણ જીવાડી તથા બીજા પણ શ્રેષ્ઠ અને કલ્યાણકારી વરદાન આપ્યા. ત્યાર પછી રાજા પ્રસન્ન થઈને પુરોહિતની સાથે પ્રિયજનોથી ઘેરાઈને સુખપૂર્વક પોતાની રાજધાનીમાં ગયા. તે સ્થાન પર 3000 તીર્થોનો નિવાસ છે. મુનિ, તે દિવસથી તે તીર્થનું નામ ભાનુતીર્થ, મૃત સંજીવની તીર્થ, સરિયાતે તીર્થ અને માધુચ્છંદ છંદસ્તીર્થ થઈ ગયું. તે સ્મરણ માત્રથી પાપોને દૂર કરી દે છે. તે તીર્થમાં કરેલા સ્નાન અને દાન સમસ્ત યજ્ઞોનું ફળ આપે છે. અધ્યાય 59 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.